શ્રીમદ્ ભાગવત 11મો સ્કંદ 19મો અધ્યાય જ્ઞાન ભક્તિ અને યમ નિયમ વગેરે સાધનોનું વર્ણન ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. ઉદ્ધવજી, જેણે ઉપનિષદ આદિ શાસ્ત્રોના શ્રવણ મનન અને નિધિધ્યાસન દ્વારા આત્મ સાક્ષાત્કાર કરી લીધો છે, જે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે, જેનો નિશ્ચય માત્ર તર્ક અને અનુમાનો પર જ આધારિત નથી, અર્થાત જેણે પ્રત્યક્ષમાં એવો નિશ્ચય કરી લીધો છે કે આ બધું માયા છે, એવું જાણીને તે જ્ઞાનનો પણ મારામાં ત્યાગ કરી દે, જ્ઞાની પુરુષનો અભિષ્ટ પદાર્થ હું જ છું, તેના સાધન સાધ્ય સ્વર્ગ અપવર્ગ પણ હું જ છું, મારા સિવાય બીજા કોઈ પણ પદાર્થને તે પ્રેમ કરતો નથી, જે જ્ઞાન અને વિજ્ઞાન સંપન્ન સિદ્ધ પુરુષો છે તે જ મારા વાસ્તવિક સ્વરૂપને જાણે છે, તેથી જ્ઞાની પુરુષ મને અતિ પ્રિય છે. ઉદ્ધવજી, જ્ઞાની પુરુષ પોતાના જ્ઞાન દ્વારા નિરંતર મને પોતાના અંતઃકરણમાં ધારણ કરે છે. જ્ઞાનની માત્ર એક કળાથી પણ જે સિદ્ધિ મળી શકે છે તે તપ તીર્થ જપ દાન અથવા બીજી શ્રેષ્ઠ ક્રિયાઓથી પણ મળી શકતી નથી. તેથી મારા પ્રિય ઉદ્ધવ, તમે જ્ઞાન સાથે પોતાના આત્મ સ્વરૂપને જાણી લો અને પછી જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈને ભક્તિભાવથી મારું ભજન કરો. મોટા મોટા ઋષિમુનિઓ જ્ઞાન વિજ્ઞાન રૂપી યજ્ઞો દ્વારા પોતાના જ અંતઃકરણમાં સ્થિત આત્મારૂપ અને સર્વ યજ્ઞોના અધિપતિ એવા મારું યજન કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. હે ઉદ્ધવ, દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણના રૂપમાં જે ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું વિકાર રૂપી શરીર છે તેનો જ તમે આશ્રય લીધો છે. આ શરીર અજ્ઞાનને લીધે છે, માયાથી પોતાનું સ્વરૂપ આવૃત થવાથી શરીરની પ્રતીતિ થાય છે. આ શરીર જન્મતા પહેલા અને મૃત્યુ પછી અવ્યક્ત છે, ફક્ત વચ્ચે દેખાય છે તે પણ માયાને લીધે દેખાય છે. જન્મ વગેરે 6 વિકારો પણ શરીરના જ છે, આવા નાશવંત શરીરથી તમારો કયો સંબંધ છે? જે આદિ અને અંતમાં અસત છે તે મધ્યમાં અર્થાત ત્રણેય કાળમાં પણ અસત છે. ઉદ્ધવજીએ કહ્યું, હે વિશ્વેશ્વર, હે વિશ્વમૂર્તે, હમણાં આપે જે જ્ઞાનનું વર્ણન કર્યું તે વિશુદ્ધ વિપુલ અને સનાતન છે, વૈરાગ્ય અને વિજ્ઞાનયુક્ત છે. હવે આપ કૃપા કરીને મને ભક્તિ યોગના સંબંધમાં કહો કે જેને બ્રહ્માદિ મહાપુરુષો પણ શોધ્યા કરે છે. હે મારા સ્વામી, હું આ ભવસાગરમાં ત્રિતાપથી તપીને અત્યંત દુઃખી થઈ રહ્યો છું. આ સંકટથી બચવા માટે આપના યુગચરણનું શરણ લીધા સિવાય મને અન્ય કોઈ માર્ગ દેખાતો નથી. આપના ચરણકમળ અમૃતમય છે અને શરણાગતોને અભય આપનારા છે. હે મહાનુભાવ, આપનો પોતાનો આ સેવક અંધારિયા કૂવામાં પડ્યો છે, કાળરૂપી સર્પ તેને ડસ્યો છે, તેમ છતાં વિષયોના તુચ્છ ભોગોની તૃષ્ણા મટતી નથી, વધતી જ જાય છે. આપ કૃપા કરીને મારો ઉદ્ધાર કરો અને આ બધાથી મુક્ત કરનારા આપના વચનામૃતની ધારાથી તરબોળ કરી દો. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, ઉદ્ધવજી, જે પ્રશ્ન તમે મને પૂછ્યો છે આવો જ પ્રશ્ન ધર્મરાજ યુધિષ્ઠિરે ધર્મ ધુરંધર ભીષ્મ પિતામહજીને કર્યો હતો. તે સમયે હું ત્યાં હાજર હતો જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું અને ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના સ્વજનો અને સંબંધીઓના સંહારથી શોકાકુળ થઈ ગયા હતા. ત્યારે તેમણે ભીષ્મ પિતા પાસેથી અનેક ધર્મોનું વિવરણ સાંભળ્યા પછી મોક્ષ ધર્મના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો. તે સમયે ભીષ્મ પિતાજીના મુખેથી સાંભળેલો મોક્ષ ધર્મ હું તમને સંભળાવું છું. કેમ કે જ્ઞાન, વૈરાગ્ય, વિજ્ઞાન, શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ છે. કેમ કે તે જ્ઞાન, વૈરાગ્ય, વિજ્ઞાન, શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ છે. ઉદ્ધવજી, જે જ્ઞાનથી પ્રકૃતિ, પુરુષ, મહતત્વ, અહંકાર અને પંચ તન્માત્રા એ 9, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન એ 11 5 મહાભૂત અને 3 ગુણ અર્થાત 28 તત્વો બ્રહ્માથી લઈને તણખલા સુધીના બધા જ કાર્યોમાં જોવા મળે છે, જોવામાં આવે છે. આ જ્ઞાન છે અને આ બધામાં એક પરમાત્મ તત્વને વ્યાપ્ત જોવા એ વિજ્ઞાન છે. આવો મારો નિશ્ચય છે. આ 28 તત્વો ઉપસ્થિત, આ 28 તત્વો ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ સ્વરૂપ છે. ત્રિગુણાત્મિકા માયાનું તે કાર્ય છે. આ બધા ભાવોથી જ ભગવાન સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે. જે તેમની લીલા છે તેમાં એક જે પરમાત્મ તત્વ સર્વમાં વ્યાપ્ત છે તે શાશ્વત છે. આવું માત્ર એક તત્વ અનુભવમાં રહી જાય છે તેને વિજ્ઞાન કહે છે. આ પ્રમાણે એક પરમાત્મા જ આદિ, મધ્ય અને અંત પણ છે. તેમણે પોતાનામાં જ આ વિશ્વની રચના કરી છે અને તે જ આમાં પ્રવેશ કરીને સ્થિત છે. જ્યારે પ્રલયકાળ ઉપસ્થિત થાય છે ત્યારે તે જ ફરીથી આ વિશ્વને પોતાનામાં લીન કરી દે છે અને અંતે જે શેષ રહે છે તે જ સત તત્વ પરમાત્મા છે. શ્રુતિ, વેદના પ્રમાણ દ્વારા, પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, મહાપુરુષોના વચનો દ્વારા અને અનુમાન પ્રમાણ દ્વારા ભેદ બુદ્ધિનું અસ્તિત્વ કોઈ પણ પ્રકારે સિદ્ધ થતું નથી. તેથી વિવેકી પુરુષ ભેદ બુદ્ધિથી રહિત હોય છે, અર્થાત તેના જ્ઞાનમાં એક પરમાત્મા સિવાય અન્ય કશું જ રહેતું નથી. જે રીતે આ લોકના ભોગો નાશવંત છે તે જ રીતે યજ્ઞાદિ અનુષ્ઠાન દ્વારા પ્રાપ્ત થનારા સ્વર્ગાદિ બ્રહ્મલોક સુધીના બધા જ સુખ, મંગળ, દુઃખદાયી અને નાશવાન છે એવું વિદ્વાન લોકોએ જાણી લેવું જોઈએ. હે નિષ્પાપ ઉદ્ધવજી, ભક્તિયોગનું વર્ણન હું પહેલાં જ કરી ચૂક્યો છું, પરંતુ તેમાં તમને બહુ પ્રેમ છે તેથી હું તમને ફરીથી ભક્તિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન બતાવું છું. જેને મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મારી અમૃતમય કથામાં શ્રદ્ધા રાખે, નિરંતર મારા ગુણ, લીલા અને નામોનું સંકીર્તન કરે, મારી પૂજામાં ખૂબ નિષ્ઠા રાખે અને સ્તોત્રો દ્વારા મારી સ્તુતિ કરે, મારી સેવા પૂજામાં પ્રેમ રાખે અને મારી સામે સાષ્ટાંગ પ્રણામ કરે, મારાથી પણ વધીને મારા ભક્તોની સેવા કરે અને સર્વ પ્રાણીઓમાં મારો જ અનુભવ કરે, શરીરના બધા અંગોથી મારી સેવા, વાણીથી મારા ગુણગાન, મનથી મારું જ ચિંતન, સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરે, ધનનો વિનિયોગ મારી સેવામાં, ભોગ સુખનો ત્યાગ અને યજ્ઞ, દાન, હવન, જપ, વ્રત અને તપ જે કંઈ કરે તે સર્વ મારી પ્રાપ્તિ માટે જ કરે. હે ઉદ્ધવજી, જે મનુષ્ય આ ધર્મનું પાલન કરે છે તેમના હૃદયમાં મારી પ્રેમમય ભક્તિનો ઉદય થાય છે અને જેમને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ તેમને બીજું શું પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું? આ પ્રકારના ધર્મનું પાલન કરવાથી ચિત્તમાં જ્યારે સત્વગુણની વૃદ્ધિ થાય છે અને તે શાંત થઈને પોતાના આત્માને એકમાત્ર મારી સાથે જોડી દે છે ત્યારે ભક્તને ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. મન જ્યારે અનેક પ્રકારની કલ્પના કરવા લાગે છે ત્યારે એની ઇન્દ્રિયો વિષયો તરફ દોડે છે. તેનું ચિત્ત રજોગુણથી આવૃત થવાને કારણે સ્થિર રહેતું નથી અને નિષિદ્ધ વિષયોમાં જોડાય છે. ત્યારે તે ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય બધા નામ શેષ થઈ જાય છે. ઉદ્ધવ, જેનાથી મારી ભક્તિ થાય તે જ ધર્મ છે, જેનાથી બ્રહ્મ અને આત્માની એકતાનો સાક્ષાત્કાર થાય તે જ જ્ઞાન છે. વિષયોથી અસંગ થવું એ જ વૈરાગ્ય છે અને અણીમાદી સિદ્ધિઓ જ ઐશ્વર્ય છે. ઉદ્ધવજીએ કહ્યું, હે રિપુસુદન શ્રીકૃષ્ણ, યમ અને નિયમના પ્રકાર કેટલા છે? શમ કોને કહેવાય, દમ શું છે? પ્રભો, તિતિક્ષા અને ધૈર્ય કોને કહેવાય? આપ મને દાન, તપ, વીરતા, સત્ય અને ઋતુનું પણ સ્વરૂપ જણાવો. ત્યાગ કોને કહેવાય? અભિષ્ટ સંપત્તિ કઈ છે? યજ્ઞ કોને કહે છે અને દક્ષિણા શું છે? હે કેશવ, પુરુષનું સાચું બળ ક્યું છે? ભગ કોને કહેવાય? લાભ કઈ વસ્તુ છે? ઉત્તમ વિદ્યા, લજ્જા, શ્રી તથા સુખ અને દુઃખ શું છે? પંડિત અને મૂર્ખના લક્ષણ કેવા હોય? સુમાર્ગ અને કુમાર્ગનું શું લક્ષણ છે? સ્વર્ગ અને નરક શું છે? ભાઈ બંધુ કોને માનવા જોઈએ અને ઘર શું છે? ધનવાન અને નિર્ધન કોને કહે છે? કૃપણ કોણ છે અને ઈશ્વર કોણ કોને કહે છે? હે ભક્ત વત્સલ પ્રભુ, આપ મારા આ પ્રશ્નોના ઉત્તર આપો અને સાથે સાથે તેનાથી વિરોધી ભાવોની પણ વ્યાખ્યા કરવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, યમ 12 છે. અહિંસા, સત્ય, અસત્ય એટલે ચોરી ન કરવી, અસંગતા, લજ્જા, અપરિગ્રહ, આસ્તિકતા, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા અને અભય. નિયમ પણ 12 છે. શૌચ એટલે બહાર અને અંદરની પવિત્રતા, જપ, તપ, હવન, શ્રદ્ધા, અતિથિ સેવા, મારી પૂજા, તીર્થયાત્રા, પરોપકાર, સંતોષ અને ગુરુ સેવા. આ પ્રમાણે યમ અને નિયમ બંનેની સંખ્યા 12 છે. સકામ અને નિષ્કામ બંને પ્રકારના સાધકો માટે આ ઉપયોગી છે. ઉદ્ધવજી, જે મનુષ્ય આ યમ નિયમનું પાલન કરે છે તેમને સાધકની ઈચ્છા પ્રમાણે ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. બુદ્ધિનું મારામાં જોડાઈ જવું એ જ શમ છે. ઇન્દ્રિયોના સંયમનું નામ દમ છે. દુઃખ સહન કરવું એ તિતિક્ષા છે. જીભ અને જનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવો એ ધૈર્ય છે. કોઈનો દંડ ન કરવો અને બધાને અભય કરવા એ પરમ દાન છે. કામનાઓનો ત્યાગ કરવો એ જ તપ છે. પોતાની વાસનાઓ પર વિજય પ્રાપ્ત કરવો એ જ વીરતા છે. સર્વત્ર સમ સ્વરૂપ, સત્ય સ્વરૂપ પરમાત્માનું દર્શન એ જ સત્ય છે. આ જ પ્રમાણે સત્ય અને મધુર ભાષણને જ મહાત્માઓ ઋત કહે છે. કર્મોમાં આસક્ત ન થવું એ શોચ છે. કામનાઓનો ત્યાગ જ સાચો સંન્યાસ છે. ધર્મ જ મનુષ્યનું અભિષ્ટ ધન છે. હું પરમેશ્વર જ યજ્ઞ છું. જ્ઞાનનો ઉપદેશ આપવો એ જ દક્ષિણા છે. પ્રાણાયામ જ શ્રેષ્ઠ બળ છે. મારું ઐશ્વર્ય જ ભગ છે. મારી શ્રેષ્ઠ ભક્તિ એ જ ઉત્તમ લાભ છે. સાચી વિદ્યા એ જ છે જેનાથી બ્રહ્મ અને આત્માનો ભેદ દૂર થઈ જાય. પાપથી ધૃણા એ જ લજ્જા છે. નિરપેક્ષતા વગેરે ગુણો જ શરીરનું સાચું સૌંદર્ય શ્રી છે. દુઃખ અને સુખ બંનેની ભાવના હંમેશને માટે નષ્ટ થઈ જવી એ જ સુખ છે. વિષય ભોગોની કામના એ જ દુઃખ છે. જે બંધન અને મોક્ષના તત્વને જાણે છે તે જ પંડિત છે. શરીર વગેરેમાં જેનું હું પણ છે તે જ મૂર્ખ છે. જે સંસાર તરફથી નિવૃત્ત કરાવીને મારી પ્રાપ્તિ કરાવી દે તે સાચો સુમાર્ગ છે. ચિત્તની બહિર્મુખતા જ કુમાર્ગ છે, સત્વગુણની વૃદ્ધિ જ સ્વર્ગ, અને હે મિત્ર, તમોગુણની વૃદ્ધિ જ નર્ક છે. ગુરુ જ સાચો ભાઈબંધુ છે, અને એ ગુરુ હું છું. આ મનુષ્ય શરીર જ સાચું ઘર છે, તથા સાચો ધનવાન એ છે જે ગુણસંપન્ન છે, જેની પાસે ગુણોનો ખજાનો છે, જેના ચિત્તમાં સંતોષ છે, અભાવનો બોધ છે, તે જ દરિદ્ર છે. જે જીતેન્દ્રિય નથી જ નથી તે જ કૂપણ છે. સમર્થ સ્વતંત્ર અને ઈશ્વર તે છે જેની ચિત્તવૃત્તિ વિષયોમાં આસક્ત નથી. આનાથી વિપરીત જે વિષયોમાં આસક્ત છે તે જ હંમેશા અસમર્થ છે. પ્રિય ઉદ્ધવ, તમે જેટલા પ્રશ્નો પૂછ્યા હતા તેમનો ઉત્તર મેં આપી દીધો. આ બધું સમજી લેવાથી મોક્ષ માર્ગ સુલભ બની જાય છે. હું તમને ગુણ અને દોષોના લક્ષણ અલગ અલગ ક્યાં સુધી કહું? બધાનો સારાંશ એટલામાં જ સમજી લો કે ગુણો અને દોષો પર દ્રષ્ટિ જવી સૌથી મોટો દોષ છે, અને ગુણદોષ પરથી દ્રષ્ટિ હટાવીને પોતાના શાંત નિસંકલ્પ સ્વરૂપમાં સ્થિત રહેવું એ જ સૌથી મોટો ગુણ છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સહિતાયામ એકાદશ સ્કંધે એકોનવિંશયો અધ્યાય 11મા સ્કંધ અંતર્ગત 19મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.